વાલ્મીકિ રામાયણ અરણ્યકાંડ 49મો સર્ગ. રાવણ દ્વારા સીતાનું અપહરણ, સીતાનો વિલાપ અને એમને જટાયુ દેખાવા. સીતાના વચનો સાંભળીને પ્રતાપી દસમુખ રાવણે પોતાના હાથ પર હાથ મારીને શરીરને બહુ મોટું બનાવી દીધું. એ વાતચીતની કળામાં કુશળ હતો. એણે મિથિલેશ કુમારી સીતાને ફરીથી આમ કહેવાનું શરૂ કર્યું, મને લાગે છે કે તમે ગાંડા થઈ ગયા છો, તેથી તમે મારા બળ અને પરાક્રમની વાતો કાને ધરતા નથી. અરે, હું આકાશમાં ઊભો રહીને આ બે ભુજાઓથી જ આખી પૃથ્વીને ઉપાડી લઈ જઈ શકું છું, સમુદ્રને પી જઈ શકું છું અને યુદ્ધમાં ઊભો રહીને મૃત્યુને પણ હણી શકું છું. કામ તથા રૂપથી ઉન્મત્ત રહેનારી સ્ત્રી, જો હું ઈચ્છું તો મારા તીક્ષ્ણ બાણથી સૂર્યને પણ વ્યથિત કરી શકું છું અને આ ભૂતળ પૃથ્વીને પણ ભેદી શકું છું. તું મારી સામે જો. આમ કહેતા કહેતા ક્રોધે ભરાયેલા રાવણની આંખો, જેમના છેડા કાળા હતા, બળતા અગ્નિ જેવી લાલ થઈ ગઈ. કુબેરના નાના ભાઈ રાવણે તત્કાળ પોતાના સૌમ્ય સ્વરૂપને ત્યજીને પ્રખર અને કાળ જેવું વિકરાળ પોતાનું સ્વાભાવિક રૂપ ધારણ કરી લીધું. એ સમયે શ્રીમાન રાવણના બધા નેત્ર લાલ થઈ ગયા રહ્યા હતા. એ પાકા સોનાના આભૂષણોથી અલંકૃત હતો અને મોટા ક્રોધના આવેશમાં હોવાને લીધે નીલમેઘના જેવો કાળો ડિબાંગ દેખાવા માંડ્યો. એ વિશાળકાય નિશાચર પરિવ્રાજકના કપટી વેશને ત્યજીને દસમુખ અને વિષ ભુજાઓવાળો બની ગયો. એ સમયે રાક્ષસરાજ રાવણે પોતાના સહજ રૂપને ગ્રહણ કરી લીધું અને લાલ રંગના વસ્ત્રો પહેરીને એ સ્ત્રી રત્ન સીતાની સામે જોતો ઊભો થઈ ગયો. કાળા કેશવાળા મૈથિલી વસ્ત્રાભૂષણોથી વિભૂષિત હોવાથી સૂર્યની પ્રભા જેવા લાગતા હતા. રાવણે એમને કહ્યું, વરારોહા, જો તમે ત્રણેય લોકમાં પ્રખ્યાત પુરુષને પતિ બનાવવા ઈચ્છતા હો તો મારો આશ્રય લો, હું જ તમારે યોગ્ય પતિ છું. ભદ્રા, મારો સુદીર્ઘ કાળ માટે સ્વીકાર કરો, હું તમારા માટે સ્પૃહા કરવા લાયક અને પ્રશંસનીય પતિ બનીશ, તથા કદી તમારા મનને પ્રતિકૂળ કોઈ વર્તન નહીં કરું. મનુષ્ય રામ પ્રત્યે જે તમારો અનુરાગ છે એ છોડી દો અને મને સ્નેહ કરો. પોતાને પંડિત બુદ્ધિમતી માનનારી મૂર્ખ સ્ત્રી, જે રાજ્ય ભ્રષ્ટ છે, જેનો મનોરથ સફળ થયો નથી તથા જેનું આયુષ્ય સીમિત છે, એ રામમાં કયા ગુણોને કારણે તો અનુરક્ત છે? જે એક સ્ત્રીના કહેવાથી સુહૃદો સહિત સંપૂર્ણ રાજ્યનો ત્યાગ કરીને અહિંસક પ્રાણીઓથી સેવિત વનમાં આવીને નિવાસ કરે છે, એની બુદ્ધિ કેવી વિપરીત છે! તે બધી રીતે મૂર્ખ છે. જે પ્રિય વચન સાંભળવાને યોગ્ય અને સૌની સાથે પ્રિય વચન બોલનારા હતા, એ મિથિલેશ કુમારી સીતાને આવા અપ્રિય શબ્દો કહીને કામથી મોહિત થયેલા એ અત્યંત દુષ્ટાત્મા રાક્ષસ રાવણે પાસે જઈને માતા તુલ્ય આદરણીય સીતાને પકડી લીધા. જાણે આકાશમાં બુધે પોતાની માતા રોહિણીને પકડવાનો દુસ્સાહસ કર્યું હોય. અહીં અભોતમાં અલંકાર છે, બુધ ચંદ્રમાના પુત્ર છે અને રોહિણી ચંદ્રમાના પત્ની. બુધે ન તો કદી રોહિણીને પકડ્યા છે કે ન તો તેઓ આમ કરી પણ શકે છે. અહીં એવું દેખાડવામાં આવ્યું છે કે કદાચ બુધ કામવશ પોતાની માતા રોહિણીને પકડી લે તો એ જેવું ઘોર પાપ થશે એવું જ પાપ રાવણે સીતાને પકડવાનું કર્યું હતું. એને ડાબા હાથેથી કમળને એની સીતાના કેસ સાથેના મસ્તકને પકડ્યું તથા જમણો હાથ એમની બંને સાથળની નીચે રાખીને એમને ઉપાડી લીધા. એ સમયે તીક્ષ્ણ દાઢોવાળા અને વિશાળ ભુજાઓ ધરાવતા પર્વતના શિખર જેવા દેખાતા એ કાળ જેવા વિકરાળ રાક્ષસને જોઈને વનના સમસ્ત દેવતાઓ ભયભીત થઈને ભાગી ગયા. એટલામાં ગધેડા જોતરેલો અને ગધેડાના જેવો જ અવાજ કરનારો રાવણનો વિશાળ સોનાનો માયા નિર્મિત દિવ્ય રથ ત્યાં દેખાયો. રથ પ્રગટ થતા જ જોર જોરથી ગર્જના કરનારા રાવણે કઠોર શબ્દો દ્વારા વિદેહનંદની સીતાને ધમકાવ્યા અને ઉપર કહ્યા મુજબ એમને ખોળામાં ઉપાડીને તરત રથમાં બેસાડી દીધા. રાવણ દ્વારા પકડાઈ ગયા હોવાથી યશસ્વીની સીતા દુઃખથી વ્યાકુળ થઈ ગયા અને વનમાં દૂર ગયેલા શ્રી રામચંદ્રજીને હે રામ કહી કહીને જોર જોરથી પોકારવા લાગ્યા. સીતાના મનમાં રાવણની કામના ન હતી, એ એના પ્રત્યે તદ્દન વિરક્ત હતા અને તેઓ એના પંજામાંથી પોતાને છોડાવવા માટે છંછાડાયેલી સાપણની જેમ એ રથ પર તરફડી રહ્યા હતા. એ જ સ્થિતિમાં કામ પીડિત રાક્ષસ એમને લઈને આકાશમાં ઉડી ગયો. રાક્ષસરાજ જ્યારે સીતાને હરીને આકાશ માર્ગે લઈ જવા લાગ્યો એ સમયે એમનું ચિત્ત ભ્રમિત થઈ ગયું. એ ગાંડા જેવા થઈ ગયા અને દુઃખથી આતુર જેવા થઈને જોર જોરથી વિલાપ કરવા લાગ્યા. અરે રે મહાબાહુ લક્ષ્મણ, તમે ગુરુજનોના મનને પ્રસન્ન કરનારા છો. અત્યારે ઈચ્છાનુસાર રૂપ ધારણ કરનારો રાક્ષસ મને હરીને લઈ જાય છે, પરંતુ તમને આની ખબર નથી. અરે રે રઘુનંદન, તમે ધર્મના માટે પ્રાણોનો મોહ, શરીરનું સુખ તથા રાજ્ય વૈભવ સર્વ કાંઈનો ત્યાગ કરી દીધો છે. આ રાક્ષસ મને અધર્મપૂર્વક હરી લઈ જઈ રહ્યો છે, પરંતુ તમે એ જોતા નથી. શત્રુઓને સંતાપ આપનારા આર્યપુત્ર, તમે તો કુમાર્ગ પર ચાલનારા ઉદંડ પુરુષોને દંડ આપીને એમને રસ્તે ચાલનારા છો, પછી આવા પાપી રાવણને દંડ કેમ દેતા નથી? ઉદંડ પુરુષના ઉદંડતા ભર્યા કર્મનું ફળ તત્કાળ મળતું દેખાતું નથી, કેમ કે એમાં કાળ પણ સહકારી કારણ હોય છે. જેમ ખેતી પાકવા માટે એને અનુકૂળ સમયની જરૂર હોય છે, રાવણ તારા માથા પર કાળ નાચી રહ્યો છે. એણે જ તારી વિચાર શક્તિને હરી લીધી છે, માટે જ તે આવું પાપ કર્મ કર્યું છે. તને શ્રીરામ દ્વારા એ ભયંકર સંકટ પ્રાપ્ત થાઓ જે તારા પ્રાણોનો અંત કરી નાખે. અરે રે, અત્યારે કઈ કઈ એના બંધુ બાંધવો સહિત સફળ મનોરથની થઈ ગઈ, કેમ કે ધર્મને અભિલાષા રાખનારા યશસ્વી રામની ધર્મપત્ની હોવા છતાં મારું એક રાક્ષસ દ્વારા હરણ થઈ ગયું છે. હું જનસ્થાનમાં ખીલેલા કરણના વૃક્ષોને પ્રાર્થના કરું છું, તમે બધા તરત જ શ્રીરામને કહેજો કે સીતાને રાવણ હરીને લઈ જઈ રહ્યો છે. હંસ અને સારસોના કલરવોથી ગુંજતી ગોદાવરી નદીને હું પ્રણામ કરું છું. માં, તમે શ્રીરામને તરત જ કહી દેજો સીતાને રાવણ હરીને લઈ જઈ રહ્યો છે. આ વનના જુદા જુદા વૃક્ષો પર વસતા જે જે દેવતાઓ છે એ બધાને હું નમસ્કાર કરું છું. તમે બધા સત્વરે મારા સ્વામીને સમાચાર આપજો કે તમારી પત્નીને રાક્ષસ સરી ગયો છે. અહીં પશુ પક્ષી વગેરે જે કોઈ વિવિધ પ્રકારના પ્રાણીઓ રહેતા હોય એ બધાનું હું શરણું લઉં છું. તેઓ મારા સ્વામી શ્રી રામચંદ્રજીને કહે કે જે તમને પ્રાણોથી પણ પ્રિય હતી એ સીતાનું હરણ થયું છે. તમારી સીતાને લાચાર સ્થિતિમાં રાવણ હરી ગયો છે. મહાબાહુ શ્રી રામ બહુ બળવાન છે, એ મને પરલોકમાં પણ લઈ જવાયેલી જાણી લે તો યમરાજ ઉદાર હરણ થવા છતાં પણ મને પરાક્રમ દ્વારા ત્યાંથી પાછી લઈ આવશે. એ સમય અત્યંત દુઃખી થઈ કરુણાજનક વાતો કહીને વિલાપ કરતા વિશાળ લોચના સીતાએ એક વૃક્ષ પર બેઠેલા ગૃદ્ધરાજ જટાયુને જોયા. રાવણના વશમાં પડી જવાથી સુંદરી સીતા અત્યંત ભયભીત થઈ રહ્યા હતા. જટાયુને જોઈને દુઃખભરી વાણીમાં કરુણ આક્રંદ કરવા લાગ્યા. આર્ય જટાયુ, જુઓ આ પાપાચારી રાક્ષસ રાજ અનાથની જેમ મને નિર્દયતાપૂર્વક હરીને લઈ જઈ રહ્યો છે, પરંતુ તમે આ ક્રૂર નિશાચરને રોકી નથી શકતા, કેમ કે આ બળવાન છે, ઘણા યુદ્ધોમાં વિજય મેળવવાને કારણે એનું દુસાહસ વધી ગયું છે, આના હાથોમાં હથિયાર છે અને આના મનમાં દુષ્ટતા પણ ભરેલી છે. આર્ય જટાયુ, જે રીતે મારું અપહરણ થયું છે એ બધા સમાચાર તમે શ્રીરામ અને લક્ષ્મણને જેવા ને તેવા સંપૂર્ણપણે કહી દેજો. આ રીતે શ્રી વાલ્મીકી રચિત આ શ્રામાયણ આદિકાવ્યના અરણ્યકાંડમાં 49મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.